નરેન્દ્રને એ ચમત્કાર કર્યો કે એમનો પરિવર્તન થઈ રામ પૂરે કરો આ રામ અને એ નરેન્દ્ર પરિવર્તન થઈને એમને એમને એવું વાંચ્યું છે કે વિવેકાનંદ જે હતા જે નરેન્દ્ર જયારે કહેવાતા હતા તે રામકૃષ્ણ પરમહંસ અવસે ગયા અને એમને લઈને એમનું એમનું પરિવર્તન એવું આવી ગયું એમ એવો એવો કઈ ચમત્કાર કર્યો કે એમનું વિવેકાનંદજી માં પરિવર્તન પરિવર્તનશીલ બળ હતું રામકૃષ્ણ પરમહંસ સગડી કાઢી નાખી પણ ગરમી થતી ઉનાળામાં તો કાઢી નાખી ને પણ પરિવર્તનશીલ હોય ત્યાં જ જવું જોઈએ પરિવર્તનશીલ કરવું હોય તો એ પોતે કહે ને ત્યાં બહુ મજા આવે તમને પછી આયા તેનાથી શું ઘેર પાછા આવે છે ને આમ કરીને જ આવે છે ઉભાથી ગાતી માં નથી સંસાર ચલાવવાનું છે ને મારે કે પણ પરિવર્તનશીલ તો હે રામકૃષ્ણ જન્મ પરિવર્તન થયેલું હોય બીજાને પરિવર્તન કરાવે શું કહ્યું અને એ સારા શ્રી સર એ હજારો લોકોને કેવી શાંતિ કલાક સુધી તે ચગડી હરગે ત્યાં સુધી બધા ટાયર ઉડી જાય તો એટલો વખત પાપ કરતો અટક્યો ને પણ તમે રામકૃષ્ણ એના પરિવર્તી કેટલા શિષ્ય ફેરફાર થયા શું થયું નરેન્દ્ર જેવા બે ચાર તો મોટા મોટા હતા બીજા બરોબર પરિવર્તનશીલ ના હોય ધર્મ છે તે ફી ના હોય અને ફી હોય તો પરિવર્તન ના હોય શું કહ્યું જ્યાં ફી છે તે પરિવર્તન ના હોય અમારે અહી સાથે આ જે સંઘ છે ને આ સંઘ નું નામ બે છે સચ્ચિદાનંદ સંઘ ટ્રસ્ટ છે અને એક દાદા ભગવાન ટ્રસ્ટ છે બે ટ્રસ્ટ નું આ છે બંને ટ્રસ્ટમાં એક જ કાયદો કોઈ ધંધો નહીં સસ્તો પુસ્તકો છપાય છે હું જે બોલું છું ને ત્યાં એક શબ્દ આ લોકો જુદો નીચે પડવા દીધો બધા શબ્દો આમાં સંગ્રહી રાખ્યા છે એના પુસ્તકો છપાય છપાઈને ફ્રી ઓફ કોસ્ટ આપે છે શું એનું નામ આપતો વાણી રાખી આપતો સૂત્રો આપતો વાણી હવે આપતો વાણી એટલે શું આપતો પુરુષ એટલે સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેઠ મોકલે જતા સુધી વિશ્વાસ કરવા યોગ્ય હોય તો એ આપતો પુરુષ કહેવાય શું કહ્યું ઠેઠ મોકલે લઈ જાય એવા પુરુષે કેવા કહેવાય આપતો હવે આપતોની જે વાણી છે એને વિચાય નહીં એક અમૂલ્ય ચીજ એ પુસ્તક ના લાખ લાખ રૂપિયા કરે છે એની કિંમત ના થાય એટલે ફ્રી ઓફ કોસ્ટ આપેલા પુસ્તકો પાય છે દસ સાલ પુસ્તકો એક નંબર થી છ નંબર સુધી ની આપતવણીઓ છપાઈ ગયો હજુ આઠમી ને આઠમી છપાય છે ચૌદ આપતવણીઓ છપાવવાની ચૌદ રામચંદ્રજી ના ચૌદ વર્ષ વનવાસ હતા ને એ ચૌદ આપતવાણીઓ છપાવે આ જગત ચૌદ લોક નો નામ છે ભગવાન કેવા છે તો ચૌદ આપતવાણીઓ છપાશે આપતા સૂત્ર છપાયું છે આવડું એ સૂત્રો છે એમાં સેતાવીસો સૂત્રો એટલે ખુશ્ય વાક્ય ખુશ્ય વાક્ય દાદાની વાણીમાંથી જ મિત્ર બધા બધા બહુ પુસ્તકો બહાર પડે છે, અને એક પુસ્તક તો એવું બહાર પડ્યું છે કે જે ઘરના ઝઘડા જ મટાડી દે. એનું શું નામ આપ્યું છે? સનાતન સુખ. સનાતન સુખ નામ આપ્યું છે. ઘરના ઝઘડા મટાડી દે એટલે લોકો ને માંડ બહુ છે, એટલે ફ્રી ઓફ કોસ્ટ આપ્યા જ કરે છે. લોકોની વાંટ બહુ છે, કઈ ઝઘડો બંધ થઈ જાય. એક આના નો ખર્ચ નહીં. એટલે કેવી ચાલતો છે? એક આના નો ખર્ચ મારે મુંબઈ જવાનું હોય ને તો મારે ભારત પણ આ ભાડા નથી, કપડા બપડા પણ ને બધાને એવું કરવાનું કામ બધા આ બધા છોકરાઓ બધા પોતાને કરતું છે. એ પૈસા સંઘનો વાપરી નહીં છે, બધા પૈસા હેલ્પ કરે એ રીતે સંઘ ચાલે છે. એકદમ બિલકુલ પ્યોર સંઘ. અને આ સંઘ નો ધ્યેય શું છે? શું ધ્યેય છે? જગત કલ્યાણ નો કોણ આવું બોલી શકે હોય? કોઈ બાવો બાવલી કે સાધુ સંત બોલે? જય ગુરુદેવ કથા બોલતા હતા. એ વસ્તુ જુદી છે, એ વસ્તુ એ બોલે છે, જુદી વસ્તુ છે. આ શું બોલે છે? આ છોકરાઓ બોલે છે. કયું મોટો ગુરુદેવ છે? છોકરાઓ બોલે જગત કલ્યાણ. માણસ ને કલ્યાણ કરવાની ભાવના ક્યારે થાય? કે પોતાનું કલ્યાણ થઈ ગયેલું હોય તો જ એ જગત કલ્યાણ ની વાતો કરવાની પડે. એટલે આ પોતાનું કલ્યાણ થયું હોય તે આધારે બોલે. કેવી તમને સમજાય વાત? આ સંઘ નો અનર્થ છે. હજુ ગુરુ બહુ જણા થયા છો. મારે તારી મારી વાત તારે સમજીને બોલવી હોય તો બોલ, નહી તો તારે દેખાડે બોલ. શું કરું તાકે સમજાવો તમે શું છો? લઘુત્તમ શું છું? લઘુત્તમ કે એટલે શું? સર્વનો સમાવેશ થઈ ગયો. લઘુત્તમ શું? રમણલાલ કે છે લઘુત્તમ એટલે શું? સમાવેશ થાય. લઘુત્તમ માં સર્વનો સમાવેશ થાય એમ કે છે. લઘુત્તમ માં સર્વનો સમાવેશ થાય બધાનો અંદર હે. શું બધાનો આખા જગત નો શિષ્ય છે એટલે અમે શિષ્ય છું. શું છું? કેટલા બધું લઘુ તમે પૂછા થઈ નાનામાં નાના માનીએ માં અને ગુરુત્તમ જેવા થયેલા ફરેલા. આખું જગત ના ગુરુઓ ગુરુત્તમ થવા ફરેલા. શું થવા ફરેલા? તેનાથી ગેપ વધી ગયો. એ ભગવાને એમને કહ્યું કે સાઈ અંકિત ફોર્મો કરે જાવ. ફિટનેસ ક્યારે થાય? લઘુત્તમ બધે વ્યવહાર થી અમે લઘુત્તમ છે. વ્યવહાર એટલે જગત ના લોકો ને જાણવા માટે અમે લઘુત્તમ છે અને ખરી રીતે અમે ગુરુત્તમ છીએ. શું છે? લઘુત્તમ બની શકે એ જ ગુરુત્તમ થઈ શકે. આંબાને કેરી આવે તે નમી ને તો નીચે નમે ને કયું ઊંચી ઊંચી જાય. નમ્રતા ના બહુ નમ્રતા દેવ નાખવે છે. અને તમારી ઉદ્દેશ કેમ આવે? માસ એક શેઠ હતા, વૈષ્ણવ શેઠ, બહુ દાન પાન બધું કરે. તો મેં પૂછ્યું વૈષ્ણવ થયા? વૈષ્ણવ છો? મારે વૈષ્ણવ ના દર્શન કરવા માટે આખા હિન્દુસ્તાન ફર્યો, પણ એટલું મેં વૈષ્ણવ જોયો નથી. કરે વૈષ્ણવ જોયો મેં નથી. એકદમ બહુ ફર્યા નહીં ભાઈ, બધે મને એક વૈષ્ણવ દેખાડો જેને જયારે વૈષ્ણવ ના ગુણો સહિત કેવું વૈષ્ણવ જેમ તો તેને કહીએ. અગરબત્તી હોય આપડે ખબર પડી જાય નઈ અહીંયા સુગંધી આવે છે. અને તમે માણસ છો વૈષ્ણવ છો, પણ સુગંધી આવી બની જાય ના? એ તો નથી આવતા. કેવો હોય સુગંધી આખા ડાકોર માં સુગંધી આવે છે એના ફલાણા ભટ્ટ તો કેવા પડે એ સુગંધી બહુ આવે છે લોકોની? સુગંધી બહુ આવે છે લોકોની? મને ના લોકો ને અહીં ડાકોર માં હું ખાસ નથી રહેતો. ઓછી થઈ ગઈ નઈ ડાકોર મેં ખાસ રહેતા નથી. હા પણ સુગંધી સુગંધી પછી કઈ જોયેલી તમારી? ઘણા માણસો આમ કે પ્રેમાળ અને સારા. સુગંધી કોને કહેવાય? તમે હજી સાત્વિક ગુણ વાળા વધારે માણસો જોયા? ના, સાત્વિક ગુણ વાળા બધા બહુ હોય છે. સાત્વિક સુગંધી ના કહેવાય, સાત્વિક ગુણ હોય, પરોપકારી હોય, બીજું શું એમ નહી? એ ગુણ વાળા હોય છે. એ તો કઈ નકલા જ નહીં થઈ ગયું હિન્દુસ્તાન, પણ એને વૈષ્ણવ ના કહેવાય. મહાત્માજી હતા, ગાંધીજી તો ગયા. મહાત્માજી હતા, ગાંધીજી હતા, એ તો પણ ગયા. એમ કેમ પોતે આ વાક્ય ના ભક્ત હતા, અમુક વિષય થયા હતા, અમુક બાકી હતા. શું કહ્યું? ભક્ત હતા વાક્ય કેવું ગોટ એટલે વૈષ્ણવ કાયદા સુગંધી ઘરમાંથી શરૂ થાય. કેવી ગરમતી? મણબત્તી જો હરગાવી અને તે જગ્યાએ તો બહુ સુગંધી આવશે. એની આજુબાજુ પણ બહારે જોડે ને ઘેરે જાય સુગંધી તો બહાર આવે. એના ગંદા માણસો પૂછીએ નહીં, આજ તો ઘરમાં પૂછવા જઈએ નહીં કે સ્ટેટ નું કેમ નું છે. બહુ સિરિયસ આવું બને ના મળે એટલે મને. હે તમે ના હોય ઘરમાં તો ક્યાંક નાખે આપ્યા કેવું સુગંધી આવી ગઈ કેવું? અરે પેલા તો એવા સ્થિતિ હતા, 25-25 મિલ ના એરિયામાં સુગંધી હોય. લોકો દુઃખ મટાડવા માટે તત્પર જ હોય, પોતાનું દુઃખ દુઃખ છોડીને. અત્યારે ઓછા થઈ ગયા નઈ? ભેતર કરવાના વધારે થઈ ગયા નઈ? ભેતર કરનારા બહુ બધા જેવા છે એમ કે સાચા માર્ગે આવી ગયો ને એમ કે સાચા માર્ગે આવી ગયો ને એમ અમે તો એમ જ ગણીએ છીએ કે આ બધા અક્કલ નથી મારા ને અક્કલ છે બધાનો અક્કલ તો નહીં દેખાતી એટલે જ તારા અક્કલ નથી કહીએ શું કહ્યું આ બધાનો અક્કલ નથી દેખાતી માટે તારા એક આનાની અક્કલ નથી મનમાં માની દે કદાચ શું બની કારણ મિત્ર અમારાને બીજાની અક્કલ જોવાની શી જરૂર છે રૂઢિય હોય રૂઢિ કઈ નહીં ભૂલ થાય તેનું પ્રોટેક્શન કરતા હતા શું કરે એટલે ભૂલ દેખાડું અને પછી એનું પ્રોટેક્શન કરે ડબલ ભૂલ થઈ ગઈ આપણે પછી મેં તો તારી લો બુક તદ્દન ખોટી છે લો બુક આધી લીધી લે આ બધા લો બુક હાથી છે બધાને બધી હાથી ક્યાંથી બધી હાથી ક્યાંથી આવે ભેળસેળ ખરી એમ હાથી બધી સાચી નીકળી જાય તો સમાજ દૂર સુધરી જાય ગલી વાર બધી લો બુકો ગલી વાર અને પોતાના કારણે કોઈના પોતાની લો બુક ના આધારે આ ખરાબ છે તમે શું ફાયદો જોણ છે લો બુક નાખી દે છે લો બુક વાળા આયા લો બુક બુક કરે ને ખાઈ લઈએ બધા તેનો માર્ગ છે આપડે અને તમે ચિંતા થાય એ રીતે અંદર મારો મતલબ એક ચિંતા થાય અમને કહ્યું કોર્ટ માં દાવો મળજો ચિંતા રહી થવું એટલે કઈ જોયું નહીં જયારે પણ બન્યું નથી એ આ નવું બન્યું છે નિરંતર સમાધિ રહેવું આ માર્ગ નિરંતર સમાધિ પાછળ વ્યાખ્યાન હોય વ્યાખ્યાન હોય એ રચના સુધી છેલ્લે સેશન જવું હોય તો ગીતા ની માગણી છે ગીતા એ પ્રશ્નોત્તરી રૂપે છે કેવું છે અર્જુન પૂછે છે અને પ્રશ્ન ત્યાં વ્યાખ્યાન વ્યાખ્યાન હોય વ્યાખ્યાન રચના સેશન અને પ્રશ્નોત્તરી રૂપે હોય એ છેલ્લું સ્ટેશન જયારે છેલ્લું સ્ટેશન જવું હોય તો પ્રશ્ન ઉત્તર નો ખુલાસા કરી લેવા શું કહ્યું આ ખબર હોય ને મહાવીર અને ગૌતમે મહાવીર ના શિષ્યો એ પણ પ્રશ્નોત્તરી રૂપે છે આ વ્યાખ્યાન રૂપે વચના સ્ટેશન જો આગળ વસ્તુ સ્ટેશન એટલે સુરત પૂરક બધા સ્ટેશન જવું હોય તો વ્યાખ્યાન વાપર્યા કરે જો અત્યારે કઈ પૂછે પ્રશ્નો તરી રીતે પૂછ્યો તો કહ્યું ને સારા છતાં હું કહું છું પૂછ્યું પાછા રીતે અત્યારે ખોટો થોડી બેંક છે તો બેંક નો નિયમ ફોર્મ નિયમ પાછા લઈ ગયા બધા લીલા ના દીધું છે એના પૈસા લીધો પછી એને અંધે પડી તારા લાઈટ ના કહેતી હોય તો તારા સાધન નથી માટે એને ચાર્જો જે ટેન્શન આવે છે ને મધર નું ટેન્શન આવે તો પણ એને ખુદા તો આપે એમને કારણ કે હું આપવા જતા એ કહે તું લઈ જા મારી પાસે વાત શું કહે છે તું લઈ જાય મારી ભાઈ થઈ ગયા છે અમે ધર્મ નાખો બધી જાતે ભાજન પૂછે ભાઈ પૂછ્યું ત્યાર પછી મને મારે આખી આપવાની વાત સપાવી છે 24,000 રૂપિયાની દર્શન 2000 રૂપિયા આપી છે. બાર મહિના સુધી હપ્તા ભરી છે, મંજૂર કરાવી દઈશ. મને શું આશ્ચર્ય થયું કે ઉંમર નો હું હતો મારાથી બચ્યા છોડવા મુશ્કેલી થતી હતી, કારણ મને જ્ઞાન થયું નતું ને તીકડે. એટલે મને એમ થયું કે આ હું મારી વાત ને આ શું છે, આ નિષ્ફળતા જોઈ મેં. ગમે છે કે દબાણ થી આલુ છે આપડે? ગમે છે. ગમે છે તારા ભાઈ ને? હું મેં ના કહ્યું છે અજાય બી કેવાય ના કેવાય, મિલકત પતે નહી એના પગાર માંથી 2000 આપવા. અને 12 વર્ષ સુધી ભરી છે 24000 ત્યાં સુધી એક આપતો વાણી સાથે. આમાં મને શું લાગ્યું, મેં મારી સરખામણી કરી કે સારું ફાધરે આવા નતા મળ્યા, વાઈફે આવી નતા મળ્યા ને આને બધું ચલો ગમું થયું. પુણ્યશાળી જીવ કહેવાય, પુણ્યશાળી જીવ કહેવાય. પૂર્વજ રમવાનું પુણ્ય કરીને આવે છે. કોઈ કોઈ સહયોગો કેવા ભેગા થયેલા હોય નહીં? આ સહયોગ ગમ્યા ને તમને ઘણા ઉત્તમ. અને ફાધર કપડા કેવા પ્રસ્તાદન સાધો ના ઉલટા મને કે તું લઈ જા તો દાદા ને આપજે કે છપાવવા માટે. આ કે તમે લો તો એ કે શું ઉગડી ગયા જોયો તમે આ સંજોગ? ઘણો સરસ છે, ઉત્તમ ઉત્તમ. કઈ વાતચીત કરો સત્સંગ? આખો પગ બદલી ગયો. શું થયું? પછી મેં હમદેદ ભાઈ કે દાદા ભગવાન શું છે સમજો છો તમે? જાતે જ માફ કરી કર્યું. આ દેખાય છે તો જ્ઞાની પુરુષ છે. શું છે આ ભગવાન નો? હું તો એવું જાણું છું કે તમે ભગવાન છો. તો ના બા, હું કઈ કાચી માયા નથી, આ તો જ્ઞાની પુરુષ છે. શું છે? અને ભાદરના પટેલ છે ભગવાન. તો જ્ઞાની દાદા ભગવાન માં એક પ્રગટ છે. 14 લોકમાંથી શું કહ્યું? તું માગવું એ મને એવું છે. શું કહ્યું? માગતો ભૂલું જેને કોઈને માગવું હોય તે માગી શકે. શું કહ્યું? કહ્યું હું જાણું છું એટલે એમની સત્ય જાણું છે એટલે હું કહું ના. તમે કેમ લાગે એટલે પછી એને માગી લીધું કાશી જીંદી કેટલું અસ્તિત્વ ના આવે એમ. પણ આવી ભૂલો થઈ જાય છે લોકો પોતાની ગેરસમજ થાય ના થાય. કારણ મારી નાની સાથે રહો તો 356 ડિગ્રી મારામાં, અને જે દાદા ભગવાન છે 360 ડિગ્રી. શું છે? મારે 4 ડિગ્રી છૂટે છે, તેથી હું દાદા ભગવાન ની આરાધના કરું છું. કે આવી રીતે મારે 4 ડિગ્રી ખૂટે છે, તમારે થોડી ઘણી ખૂટતી છે ને? એટલે એટલા સારું કઉ છું. અને તે ખૂટતી તમારી પુરાય તો મને કહેજો. જોશું ને? This is the cash bank of divine solution. બધી ઉધારી બેંકો બહુ ધારે છે. આ કેશ છે હા દાદા, તરત તરત તરત. હા કઈ પ્રશ્ન કશો પૂછો? એવી છે જો અમુક ફેલે ને તો જલમુટી એમની કોમ છે એટલી બધી પ્રીમિયમ છે કે આમ જો હરે તો ઠેઠ ભગવાન ને પહોંચાડી દે, અને આમ હરે તો બધી અભિનિયમ. કારણ કે બ્રેન છે. શું છે બ્રેન? તો આની ખરું ખરું બેન તો નહીં તમને કેમ બધા મને ભેગા થયેલા ને બધા બધા ભેગા થાય ને ફરી કાઢ્યા દાદા શું કરે ફરી કાઢ ના આવે ભાઈ પૂછે છે કે મનમાં સતત ચિંતા રહેતી હોય અને મન વસ રહેતું ના હોય તો વસ કરવા માટે શું કરવું જોઈએ? વસ કરવા માટે સગડી પાસે બેસીએ થોડો વખત વસ રે જ ના ઉડે તો આવી કથા કથાઓ થતી હોય રંગ મહારાજ ની કેટલું એ થતું હોય મોરારી બાપુ નું તો કલાક દોઢ કલાક સુધી ચાલે તો હતી આપણું મન વસરે કહ્યું હતું ને પણ એ ઉઠા હતા તેવા તેવા કાયમ નું ના થાય કાયમ નું તમારે કરવું કાયમ નું કરીને શું ફાયદો એને કદાચ થોડું થોડું કરો એમ કરતા કરતા તો કેટલું ગયું આ પૂતગલ તો પડી જવાનું છે અને તમારી પાસે તોય પાછું કરવાનું કરતું કરતું જવાનું તો એટલે હવે તમારે શરણે આવ્યા છીએ તો હવે કરવાનું એમ તો બધું તમારું મન જ કરીએ છીએ તો બધું મસ્ત વ્રત કરી આપીએ કાલે કાયમ ને માટે વસ કરવું છે ને તો કાયમ ને માટે વસ કરી આપીએ કરવું હોય તેને ના કરવું હોય તેને શું કામ કરશું થોડો ટાઈમ ચાલે એવું હોય તો આપડે અહીંયા આગળ કથાઓ બધા બેસીએ તો થોડો ટાઈમ રે તો કાયમ ના માટે કરવું હોય તો કાયમ સત્સંગ કરવો પડે તો પછી કાયમ સત્સંગ કરવો પડે સત્સંગ તો નોકરીઓ ના કરી ખાવા પીવા ના જેવું સંદાસ માં ના જેવું કાયમ સત્સંગ હતો નોકરીઓ નહીં કરવી પડે દહેરા છોકરા મેન્ટેનન્સ નહીં કરવું પડે તો ઉંમર વાળા થઈ ગયા છે આપડે તમને કરી આપીશું તમે ખાતરી રાખજો આવ્યા છો મારે શરણે નહીં પણ દાદા ભગવાન ને શરણે કોને એટલે તમારે બધા પાપોથી નાશ કરશે અને તમારું મન સંપૂર્ણ વશ કરશે પછી આવે છે બીજું કશું બીજું કઈ જે માગવું હોય ત્યાં ભાઈ લો જે માગણી હોય માગતા ભૂલો આવે ડાકો ના છે ડાકો ના છે એવું લાગે કહો ઈશ્વરે કઈ તારીખે બનાવ્યું યુગો વીતી યુગો વીતી ગયા યુગો વીતી ગયા યુગો યુગો ના યુગો વીતી ગયા વીતી ગયા પણ બનાવ્યું તો એ હકીકત છે ને બનાવ્યું તો એ હકીકત છે ને તારીખ ના જડે વખતે પણ બનાવ્યું તો હકીકત છે ને અને બનાવ્યું એટલે ક્રિએટ થયું ક્રિએટ થયું એટલે એને શરૂઆત થઈ શરૂઆત નહીં થયેલી અને શરૂઆત થઈ તે બિગિનિંગ થાય તેને એન્ડ હોય ખરો જરૂર થી હોય હે એટલે બિગિનિંગ થયેલું એટલે એન્ડ આવે નહીં એનો એન્ડ છે એવું લાગે છે ને સગડી ચીજો દાદા આદ્યંતવંત નથી આદિઅંત વાળી છે આદિઅંત વાળી બધી ચીજો બધી ચીજો આદિઅંત વાળી નથી ચીજો આદિઅંત વાળી જગત અનાદિ અનંત છે શું છે જગત અનાદિ અનંત ચીજો આદિઅંત વાળી શું છે જગત અનાદિ અનંત એટલે કોઈ ક્રિએટ કર્યું છે એવું લાગે છે ને હવે અને જગત ભગવાને બનાવ્યું એમ તમારા પાસે આમ લોકોને કહીએ અમે ત્યારે લોકો અમને પૂછે તો ભગવાન કોને બનાવેલો અધિકાર એમ પૂછે, પૂછે કે ના પૂછે, એમને અધિકાર ખરું ને? કારણ બનાવનાર હોય તેને બનાવનાર હોવો જ જોઈએ, કાયદો છે. કેમ આવું તમે ખોટું બોલો છો? તમે સમજી ને કે ભગવાન બનાવ્યું? ગાર્જન ખોટું બોલો સર. પૂર્વજો એ આપેલું જ્ઞાન બોલે દાદા, પૂર્વજો એ આપેલું જ્ઞાન બોલે છે. ઓહો, એટલે વાર્તાગત જ્ઞાન. વાર્તાગત જ્ઞાન એ તો નાખી દેવાનું હોય, એમાં કોઈ હાથું હોતો નથી. વાર્તાગત જ્ઞાન સાથે આ તમારું બધું શીખવાડ્યું હોય સંસાર વ્યવહાર તે બરોબર છે, બાકી ધર્મ સંબંધી નાખી દેવું. શું કહ્યું? એટલે બધું માનેલું છે, રૂઢ માન્યતાઓ. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ પઝલ થયેલું. કેવું છે? God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence. Madhava, are you what? The world is the puzzle itself. God has not puzzled this world. The point of scientific evidence is what you say? અમારા ક્રાઇસ્ટે કહ્યું, તમે આમ કહેતો કેમ કહેતો? ગોડ ક્રિએટર અમારા ક્રાઇસ્ટે કહ્યું, અમે અબધ માણસો માનીએ છીએ. સર મેં કહ્યું ભાઈ, ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. એ શું કહેવા માંગો તું? ધર્મ કહે છે પણ હકીકત નથી. શું કહે છે? ધર્મો કહે છે પણ હકીકત નથી એમ. હા, તમારે દ્રષ્ટિ બિંદુ થી બરોબર છે, પણ વાસ્તવિકમાં એવું નથી. જો તારે એક વાસ્તવિકમાં શું છે? તારું ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ. આ જોઈને કઉ છું, આ જોઈને પુસ્તક ને વાત નહીં બોલતો, વૈજ્ઞાનિક ધોરણે જોઈને બોલું છું. આ જોયેલી વાત સાચી હોય ને? હવે આવા કે જોયેલી નહીં, બીજા શક્તિ જોયેલી. શું કરી ભગવાન છે કે નહીં? તારે ભગવાન છે કે નહીં? ભગવાન ના રહેતા ભગવાન છે તો આ બધું છે. તમને કહે ક્યાં રહેતો હશે? તને શું લાગે છે? ત્યાં ઉપર ઉપર તો કોઈ બાપો એ રહેતો, બધે ફરી આવ્યો. શું કહ્યું? આકાશ આકાશ આકાશ. મેં તને તનમ વસ્ત માં દેખાડ કે ભાઈ આ પોલ માં રહેતો ઉપર. તને હું જાણતો નથી, માણી ગયો તો અરજીઓ કરી પછી તમે શું કરી? મારા છોકરા નું આમ થાવ છે એમ થાય તો લોસ પ્રોપર્ટી ઓફિસ માં જઈ ગયો. કોઈ તમે છે વાપરી જશે? હું અત્યારે મોકલું છું. કયા કારણ કે સાચું એડ્રેસ એડ્રેસ જાણો છો તમે? મને કહેશો ભગવાન નું? મેં તું બસ તું લખું તો લખાવું. એટલે સાચું એડ્રેસ એને લખાવ્યું. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. શું કહ્યું? ઇનવિઝિબલ તમારે મારી વચ્ચે ગણતરી ના થાય એટલા બધા ક્રિએટર. કેવા? અનંત જીવો છે. અને આખું જગત જીવોથી જ ભરપૂર છે. શું છે? અને તે જીવોની અંદર ભગવાન રહેલા છે, જીવોની બહાર નથી. જો બહાર હોય તો પ્રકાશ સ્વરૂપ છે, તો બહાર પ્રકાશ પ્રકાશ થઈ જાય. શું થાય? એટલે જીવોની અંદર રહે છે, એટલે આવરણમાં છે, એટલે બહાર પ્રકાશ રૂપ દેખતા હોવું નથી. સમજે ને? હવે આ પઝલ સોલ્વ થાય, તમારે પઝલ ઉભું થાય પઝલ. શું નામ તમારું? ભટ્ટ, બી આર ભટ્ટ. હે, ફર્સ્ટ નેમ બિપિનભાઈ ભટ્ટ. બિપિનભાઈ ભટ્ટ. હા, બિપિન બિપિનભાઈ મારું બગાડ્યું એમ કે તો તમને પઝલ થાય ખરું? હે, માટે આખો દાડો પઝલ ઉભો થાય. શું થાય? માટે જગત પોતે જ પઝલ છે. શું છે આ પઝલ? કોને કર્યું? કોઈ બાપો એનો પઝલ કરી શકે એવો છે નહી, ભગવાન એ પઝલ કરી શકે એમ છે નહી. ભગવાન આ પઝલ માં સપડાયા, શું થાય છે, ભગવાન આ પઝલ માં સપડાયા. એટલે આ સ્વયં ગુહ્ય કોયડો થઈ ગયો છે. કેવું? ઇટસેલ્ફ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. તો કદી કોકે કર્યો ભગવાન કર્યો ને, તો આપડે સીબીઆઈ વાળા ને મોકલી બોલાય મગર ભાઈ આ બધા દુખ્યા કર્યા હું આવું છું આવું કર્યું તારું શું બગાડી તું હું આ સીબીઆઈ પકડીને ભગવાન બોલી મંગાવ. ભગવાન કહે છે હું તો જાણતો ખરેખર ભગવાન કરો, ભગવાન એટલે ભગવાન જ છે. જો ભગવાન પણ બધા છોડ્યું નથી એવા ભગવાન કે એનું પોતાનું પદ એક ક્ષણ પણ છોડ્યું નથી. એ ભગવાન છે, અક્રિય છે. શું કોઈ જાતની ક્રિયા કરે ભગવાન ને તો આપડે જાણવા પડશે ને, જોવા પડશે ત્યારે જાણી રહેશો. આપની મહેરબાની થાય ત્યારે. શું નામ છે? બિપિનભાઈ. ખરેખર બિપિનભાઈ છો? બિપિનભાઈ છો ખરેખર? પરીક્ષા પેપર હોય નઈ, અપમાન જેવું લાગે એવું નથી. આ તો સાધારણ સત્સંગ ને સત્સંગ છે. શું છે? એટલે જે હોય તમે ખરેખર કોણ છો? બિપિનભાઈ છો? માતા પિતા નું પાડેલું નામ છે. માતા પિતા નું પાડેલું નામ? હા, નામ તો એમને સંભાળેલું નઈ ને. એનું પાડેલું તમને શું કપાસ સંભાળ્યું? આપડે માની લો હું છું આ બિપિન. અને બિપિન ની કાર પડશે આપડે ઉપર લેવાનું ભરનાર કર. બીજે ને કોઈ નામ બાળી બાપે આપડે શું લેવા દે? પછી ખરેખર તમે કોણ છો? દીપેનભાઈ છો? બોલો કશો હતો? સજીવ. એક સજીવ. હે? એક સજીવ. સજીવ એટલે સજીવ પ્રાણી. સજીવ પ્રાણી. એટલે તમે કહો છો ને માય નેમ ઇઝ બિપિન. માય નેમ ઇઝ બિપિન. આ તમે બિપિન એટલું નહીં કહેતા, તમે જ પાછા ઘેર આવું ને. આ તમારે તમારા શું સગા થાવ? હું એમનો ધણી છું. એટલે બિપિન થી કહેતો આ ધણી કહો છો? પછી છોકરાની વાત થાય તો હું કહું તમારે શું સગા થાય? ફાધર થયું. એટલે ભાઈ કયું હતું? ફાધર હતું, ધણી હતું, બીપિનજી હતું. આ કોલેજ માં આવ્યા તો આચાર્ય આચાર્ય હતું. હું ઉમરેઠ નું છું એ હતું. હું બ્રાહ્મણ છું હતું. કયું હતું? મારા મામા થયું અને કાકો થયો અને ભૂવો થયો. કેટલા લસણા વરગાડ્યા? કેટલા વરગાડ્યા? બહુ. હા, બહુ બધા બહુ. હવે આ લફડા વરગાડ્યા છે અને શાંતિ થાય ખરી? માણસ એક લફડું વર્ગ્યું હોય કોલેજમાં, કોલેજમાં લફડા વર્ગ્યા ગયો હતો. એક લફડું વર્ગ્યું હોય તો આટલા લફડા હવે આ બધી તમને રોંગ બિલીફો બેઠી છે. શું છે? હું બિપિન પીત છે બિલીફ બેઠી, કારણ કે આરોપિત ભાવ છે. બિપિન પીત તમે જે છો એ જાણતા નહીં હોવાથી તમે નથી તેવો આરોપ કરો છો. બિપિન પીત તો લોકોને ઓળખવાનું નામ છે ખાલી, ખોટું નથી પણ લોકોને ઓળખવાનું નામ. પણ તમે જુદા છો એનાથી, આ નામથી. તમે નામી છો. કોણ છો? નામી નહીં, નામના માલિક ઓનર ઓફ ધી નેમ. માય નેમ ઇઝ બિપિન પીત કે એટલે તમે નામી છો. તો એટલે તમે જે છો એ જાણતા નહીં હોવાથી હું બિપિન છું એવું માન્યું તે રોંગ બિલીફ છે. એક રંગબુલી ચેટલા ભાઈ ધરી છે, બીજી રંગબુલી છોકરા નો ફાધર છે, ત્રીજી રંગબુલી મામો છે, કાકો છે, કેટલી રંગબુલી ભોગવી છે. રંગ બિલીપ માણસ સુખી થાય ખરો? તો કઈ બિલીપ થી સુખી થાય? આત્મા ગોટ જ્ઞાની, કારણ કે આ શબ્દ ભૂલ છે આમ આનંદ, પણ એવો એની સાથે ભાવ એટેચમેન્ટ નથી, લેપાયમાન ભાવ થી સેજ પણ નથી. બંને જોઈ શકે છે, કદરૂપ તો ગમતું નથી, એવું ચાલે નહીં તો ચાલશે ને? તમારે મને કદરૂપ એના ભય, એના ભાઈ ને એના ભાઈ તો કે ને મારા ઘણી બહુ ઉભા હતા. અમુક માણસ ને એમ કે છે કે હું દેખાવ પરથી નથી કેતો, દેખાવ પરથી મને અભાવ નતો, તો કુદરતી કઈક અભાવ થાય છે અમુક માણસો પર. છે આના પર કેવું લાગે? મને કહેનો કુદરતી તમને સારા મસ્ત હમળો દેખાય છે. કહ્યું નહીં આવજો, ગાડી પહેરી મોકલી અમને ચા દાદા, સવારે કહ્યું કે ગાડી પહેરી નટુભાઈ ચાર જજો, નટુભાઈ લઈને પછી દાદા લેવા જજો. કેટલો મોહ અને બીજો માયા, એ બે માં કઈ ફેર પાડી શકાય? મોહ અને માયા આ શબ્દ ના અર્થ ની વચ્ચે કઈ ફેર પાડી શકાય? હોય શકે ખરો? શબ્દો જુદા છે એટલે જુદા છે ને, એ જાણવું છે. શબ્દો જુદા છે એટલે એના અર્થે જુદા જ હોય ને, એ તો નથી તમે કહ્યા બહુ અને મારા કયા તો અરે એની વાઈફ કહેતા ત્યારે તમે કહો શું ખોટું? આ તો ભાઈ આ બહુ ઓકે ભાઈ માયા કહેવાય. પણ આખી માયામાં તો મને મોહ નથી, પણ માયામાં જ મારે એવું પડે ને. એટલે માયા નું બોલે જુદા થયું ના બે મને મોહ છે પણ હું માયા માં રહેવું પડે છે ને એટલે માયા છે ને મોહ છે સમજાય નહીં સમજાય નઈ સમજાય તમને સમજાયું કઈ દીધું ને સમજાયું મારું મારું કરીએ એ માયા એમ કે છે કે મારું મારું જેટલું હું કરું એ માયા અને મને જે ખેંચે એ મોહ ના એ નહીં માયા માયા તો આપણને આ દેહ માં ઘૂંટે છે ને અને આ સંસ્થાન માં ઘૂંટે છે ને